श्री पद्म पुराण पाताल खंड अध्याय बे। भरत ने मळी ने भगवान श्री राम नो अयोध्या ने निकट आगमन। शेष जी कहे छे, हे मुने, नंदीग्राम पर दृष्टि पड़ता ज श्री रघुनाथ जी नु चित्त भरत ने जोवानी उत्कंठा थी व्याकुळ थई गई। तेमने धर्मात्माओं में मोखरे एवा पोताना भाई भरत नी याद आववा लागी। ત્યારે તેમણે મહાબલી વાયુપુત્ર હનુમાનજીને કહ્યું, વીર, તમે મારા ભાઈ પાસે જાઓ, તેમનું શરીર મારા વિયોગથી ક્ષીણ થઈને લાકડી જેવું દુર્બળ પાતળું દુબળું પાતળું થઈ ગયું છે અને તેઓ તેને ગમે તેમ કરીને ધારણ કરી રહ્યા છે। જે વલ્કલ પહેરે છે, માથા પર જટા ધારણ કરે છે, જેમની દ્રષ્ટિમાં પરાઈ સ્ત્રી માતા અને સુવર્ણ માટી સમાન છે, તથા જે પ્રજાજનોને પોતાના પુત્રોની જેમ સ્નેહ દ્રષ્ટિથી જુએ છે, તે મારા ધર્મજ્ઞ ભાઈ ભરત દુખી છે। તેમનું શરીર મારા વિયોગરૂપી અગ્નિથી બળી રહ્યું છે, તેથી અત્યારે તમે તરત જઈને મારા આગમનના સંદેશરૂપી જળની વૃષ્ટિથી તેમને શાંત કરો। તેમને સમાચાર કહો કે સીતા, લક્ષ્મણ, સુગ્રીવ વગેરે વાનરો તથા વિભીષણ સહિત રાક્ષસોને સાથે લઈને તમારા ભાઈ શ્રીરામ પુષ્પક વિમાન પર બેસીને સુખપૂર્વક આવી પહોંચ્યા છે। મારા આવવાના સમાચાર સાંભળીને મારા નાના ભાઈ ભરત તરત પ્રસન્ન થઈ જશે। પરમ બુદ્ધિમાન શ્રી રઘુવીરના આ વચન સાંભળીને હનુમાનજી તેમની આજ્ઞા પ્રમાણે ભરતજીના નિવાસસ્થાન નંદીગ્રામ ગયા। ત્યાં પહોંચીને તેમણે જોયું, ભરતજી વૃદ્ધ મંત્રીઓની સાથે બેઠા છે અને પોતાના પૂજ્ય ભાઈના વિયોગમાં અત્યંત દુર્બળ થઈ ગયા છે। તે સમયે તેમનું મન શ્રી રઘુનાથજીના ચરણારવિંદના મકરંદમાં ડૂબેલું હતું અને તેઓ પોતાના વૃદ્ધ મંત્રીઓ સાથે તેમની જ વાત કરી રહ્યા હતા। તેઓ જાણે ધર્મની મૂર્તિ હોય એવા લાગતા હતા, અથવા વિધાતાએ જાણે સંપૂર્ણ સત્વગુણને એકત્રિત કરીને તેના દ્વારા તેમને ઘડ્યા હોય। ભરતજીને આવા રૂપમાં જોઈને હનુમાનજીએ તેમને પ્રણામ કર્યા તથા ભરતજી પણ તેમને જોતા જ તરત હાથ જોડીને ઉભા થઈ ગયા અને બોલ્યા, પધારો, તમારું સ્વાગત છે, શ્રી રામચંદ્રજીના કુશળ કહો। તેઓ આ પ્રમાણે કહી જ રહ્યા હતા કે એટલામાં તેમની જમણી ભુજા ફરકવા લાગી, હૃદયમાંથી શોક દૂર થઈ ગયો અને તેમના મુખ પર આનંદની અશ્રુ ધારા વહેવા લાગી। તેમની આવી અવસ્થા જોઈને વાનરરાજ હનુમાને કહ્યું, લક્ષ્મણ સહિત શ્રી રામચંદ્રજી આ ગામની નિકટ આવી ગયા છે। રઘુનાથજીના આગમનના સંદેશાએ ભરતના શરીર પર જાણે અમૃત છાંટી દીધું। તેઓ હર્ષિત થઈને બોલ્યા, શ્રીરામનો સંદેશો લાવનાર હનુમાનજી, મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જે આ પ્રિય સમાચાર કહેવાના બદલામાં તમને આપી શકું। આ ઉપકારના કારણે હું આજીવન તમારો દાસ રહીશ। મહર્ષિ વશિષ્ઠ તથા વૃદ્ધ મંત્રી પણ અત્યંત હર્ષિત થઈને હાથમાં અર્ધ્ય લઈને હનુમાનજીના બતાવેલા માર્ગે શ્રી રામચંદ્રજીની પાસે જવા નીકળ્યા। ભરતજીની દ્રષ્ટિ દૂરથી આવી રહેલા પરમ મનોરમ ભગવાન શ્રી રામ પર પડી। તેઓ પુષ્પક વિમાનના મધ્ય ભાગમાં સીતા અને લક્ષ્મણ સાથે બેઠા હતા। શ્રી રામચંદ્રજીએ પણ જટા, વલ્કલ અને કોપિન ધારણ કરેલા ભરતને પગે ચાલીને આવતા જોયા। સાથે સાથે તેમની દ્રષ્ટિ તે મંત્રીઓ પર પણ પડી, જેમણે ભરતના જેવો જ વેશ ધારણ કરેલો હતો। તેમના મસ્તક પર પણ જટા હતી તથા તેઓ પણ નિરંતર તપસ્યાથી દુઃખ સહેવાના કારણે અત્યંત દુર્બળ થઈ ગયા હતા। રાજા ભરતને આવી અવસ્થામાં જોઈને શ્રી રઘુનાથજીને બહુ ચિંતા થઈ। તેઓ કહેવા લાગ્યા, અહો, રાજાઓના પણ રાજા મહાબુદ્ધિમાન મહારાજ દશરથનો પુત્ર આજે જટા અને વલ્કલ વગેરે તપસ્વી વેશે મારી પાસે પગે ચાલતો જ આવી રહ્યો છે। મિત્રો, વનમાં ગયો હતો, પરંતુ મારે પણ આવું દુઃખ સહેવું પડ્યું નથી જેવું કે મારા વિયોગના કારણે આ ભરતને ભોગવવું પડ્યું છે। અહો, જુઓ તો ખરા, પ્રાણોથી પણ અધિક પ્રિય અને હિતેશી મારો ભાઈ ભરત મને નિકટ આવેલો સાંભળીને પ્રસન્ન થયેલા વૃદ્ધ મંત્રીઓ તથા મહર્ષિ વશિષ્ઠજીને સાથે લઈને મને મળવા માટે આવી રહ્યો છે। આ પ્રમાણે ભગવાન શ્રીરામ આકાશમાં સ્થિત પુષ્પક વિમાનમાંથી આ પ્રમાણે વાતો કરી રહ્યા હતા અને વિભીષણ હનુમાન તથા લક્ષ્મણ તેમના પ્રત્યે આદરનો ભાવ પ્રગટ કરી રહ્યા હતા. નજીક આવતા ભગવાનનું હૃદય વિરહથી દુઃખી થઈ ગયું અને તેઓ ભાઈ ભરત તમે ક્યાં છો આ પ્રમાણે કહેતા તથા વારંવાર ભાઈ ભાઈ ભાઈનું રટણ કરતા કરતા વિમાનમાંથી ઉતરી પડ્યા. સહાયકો સહિત શ્રી રામચંદ્રજીએ ભૂમિ પર ઉતરેલા સહાયક સહિત શ્રી રામચંદ્રજીને ભૂમિ પર ઉતરેલા જોઈને ભરતજી વહી રહેલા હર્ષાશ્રુઓ સાથે તેમની સામે દંડની જેમ ધરતી પર પડી ગયા. શ્રી રઘુનાથજીએ પણ તેમની દંડની જેમ ધરતી પર પડેલા જોઈને હર્ષપૂર્ણ દ્રષ્ટિથી જોતા જોતા પોતાની બંને ભુજાઓથી ઉઠાવીને છાતીએ લગાવી દીધા. આરંભમાં શ્રી રામચંદ્રજીએ વારંવાર ઉઠાડવા છતાં પણ ભરતજી ઉઠ્યા નહીં, બલકે પોતાના બંને હાથ વડે ભગવાનના ચરણો પકડી લીધા અને વિલાપ કરીને રડવા લાગ્યા. ભરતજીએ કહ્યું, હે મહાબાહુ ભગવાન શ્રી રામ, હું દુષ્ટ દુરાચારી અને પાપી છું, મારા પર કૃપા કરો, તમે દયા સિંધુ છો, પોતાની દયાથી જ મને અનુગ્રહિત કરો. ભગવાન, જેમને સીતાના કોમળ હાથનો સ્પર્શ પણ કઠોર લાગતો હતો તે જ તમારા ચરણોને મારા કારણે વનમાં ભટકવું પડ્યું. આ પ્રમાણે કહીને ભરતજીએ દિન ભાવે આંસુ વહાવતા રહીને વારંવાર શ્રી રઘુનાથજીના ચરણોનું આલિંગન કર્યું અને હર્ષ વિહ્વળ થઈને તેમની સામે હાથ જોડીને ઉભા રહી ગયા. કરુણા સાગર શ્રી રામચંદ્રજીએ પોતાના નાના ભાઈને ગળે લગાવીને મુખ્યમંત્રીઓને પણ પ્રણામ કર્યા તથા બધાને આદરપૂર્વક કુશળ સમાચાર પૂછ્યા. ત્યાર પછી ભાઈ ભરતની સાથે તેઓ પુષ્પક વિમાનમાં જઈને બેસી ગયા. ત્યાં ભરતજીએ પોતાના ભાઈના પત્ની પતિવ્રતા સીતાજીને જોયા, જેઓ અત્રિના પત્ની અંશુયા તથા અગસ્ત્યના પત્ની લોપામુદ્રા જેવા લાગતા હતા. પતિવ્રતા જનક કિશોરીના દર્શન કરીને ભરતજીએ તેમને આદરપૂર્વક પ્રણામ કરી અને કહ્યું, મા, હું મહામૂર્ખ છું, મારા વડે જે અપરાધ થઈ ગયો છે તેને ક્ષમા કરજો, કેમ કે તમારા જેવી પતિવ્રતાઓ સૌનું કલ્યાણ કરનારી જ હોય છે. પરમ સૌભાગ્યવતી જનક કિશોરીએ પણ પોતાના દિયર ભરત તરફ આદરપૂર્ણ દ્રષ્ટિ કરીને તેમને આશીર્વાદ આપ્યા તથા તેમના કુશળ મંગળ પૂછ્યા. બધા તે શ્રેષ્ઠ વિમાન પર બેઠા પછી એક જ ક્ષણમાં શ્રી રામચંદ્રજીએ જોયું કે પિતાજીની રાજધાની અયોધ્યા હવે તદ્દન નજીક છે. અધ્યાય 2 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.